श्री पद्म पुराण पाताल खंड अध्याय 45। वैशाख स्नान थी पांच प्रेतों उद्धार तथा पाप प्रशमन नामना स्तोत्र नु वर्णन। अंबरीशे कह्यु, मुने जेना चिंतन मात्र थी पाप समूह नो नाश थई जाय छे ते पाप प्रशमन नामना स्तोत्र ने हूँ सांभळवा इच्छु छु। आजे हूँ धन्य छु, अनुग्रहित छु, तमे मने ते शुभ विधि नु श्रवण करावियो जेना सांभळवा मात्रथी पापोनो क्षय थई जाय छे। वैशाख मासमां जे भगवान केशवना कल्याणमय नामोनुं कीर्तन करवामां आवे छे तेने ज हुं संसारमां सौथी मोटुं पुण्य पवित्र मनोरम तथा एकमात्र सकृतिथी ज सुलभ थनारुं शुभ कर्म मानुं छुं। अहो, जे लोको माधव मासमां भगवान मधुसूदनना नामोनुं स्मरण करे छे ते धन्य छे। तेथी जो तमने उचित लागे तो मने फरी माधव मासनी ज पवित्र कथा संभळावो। सुतजी कहे छे, राजाओमां श्रेष्ठ हरिभक्त अंबरीशनुं वचन सांभळीने नारद मुनिने बहु प्रसन्नता थई। जो के तेओ वैशाख स्नान माटे जवा आतुर हता तो पण सत्संगमां आनंद आपवा आववाना कारणे रोकाई गया। राजाने कह्युं, नारदजीए कह्युं, महिपाल, मने एवुं लागे छे के जो बे व्यक्तिओमां परस्पर भगवत कथा संबंधी सरस वार्तालाप शरू थई जाय तो ते अत्यंत विशुद्ध अंतःकरणने शुद्ध करनारो बने छे। આજે તમારી સાથે જે માધવ માસની મહાત્મયની ચર્ચા ચાલી રહી છે એ વૈશાખ સ્નાન કરતા પણ વધારે પુણ્યપ્રદ છે, કેમ કે માધવ માસના દેવતા ભગવાન શ્રી વિષ્ણુ છે, તેથી તેનું કીર્તન એ ભગવાનનું જ કીર્તન છે, જેનું જીવન ધર્મ માટે અને ધર્મ ભગવાનની પ્રસન્નતા માટે છે, તથા જે સતત પુણ્યોના ઉપાર્જનમાં જ લાગેલા રહે છે તેને જ આ પૃથ્વી પર હું વૈષ્ણવ માનું છું। રાજ, હવે હું વૈશાખ સ્નાનથી થનારા પુણ્ય ફળનું સંક્ષેપમાં વર્ણન કરું છું। વિસ્તાર સાથે પૂરું વર્ણન તો મારા પિતાજી બ્રહ્માજી પણ કરી શકે એમ નથી। વૈશાખમાં ડૂબકી મારવા માત્રથી સમસ્ત પાપ છૂટી જાય છે, પૂર્વકાળની વાત છે। કોઈ મુનીશ્વર તીર્થયાત્રાના પ્રસંગમાં સર્વત્ર ફરી રહ્યા હતા, તેમનું નામ મુનિ શર્મા હતું। તેઓ મોટા ધર્માત્મા, સત્યવાદી, પવિત્ર તથા સમ દમ તથા શાંતિ ધર્મથી યુક્ત હતા। તેઓ દરરોજ પિતૃનું તર્પણ અને શ્રાદ્ધ કરતા હતા। તેમને વેદો અને સ્મૃતિઓના વિધાનોનું સંપૂર્ણ જ્ઞાન હતું। તેઓ મધુર વાણી બોલતા અને ભગવાનનું પૂજન કરતા રહેતા હતા। વૈષ્ણવના સંસર્ગમાં તેમનો સમય વ્યતીત થતો હતો। તેઓ ત્રિકાળ જ્ઞાની, મુનિ, દયાળુ, તેજસ્વી, તત્વજ્ઞાની અને બ્રાહ્મણ ભક્ત હતા। વૈશાખ મહિનો હતો, મુનિશર્મા સ્નાન માટે નર્મદા કિનારે જઈ રહ્યા હતા। તે સમયે તેમણે પોતાની સામે પાંચ પુરુષોને જોયા જે ભારે દુર્ગતિમાં ફસાયેલા હતા। તેઓ હમણાં જ એકબીજાને મળ્યા હતા। તેમના શરીરનો રંગ કાળો હતો। તેઓ એક વડની છાયામાં બેઠા હતા અને પાપોના કારણે ઉદ્વિગ્ન થઈને ચારે બાજુ નજર નાખી રહ્યા હતા। તેમને જોઈને મુનિશર્મા બહુ વિસ્મયમાં પડી ગયા અને વિચાર કરવા લાગ્યા, આ ભયંકર વનમાં આ મનુષ્ય ક્યાંથી આવ્યા? એમની ચેષ્ટા બહુ દયનીય છે, પરંતુ તેમનો આકાર બહુ ભયંકર દેખાય છે, તે બધા ચોર તો નથી? મુનિશર્માની બુદ્ધિ બહુ સ્થિર હતી, તેઓ આ પ્રમાણે વિચારતા હતા તે જ સમયે તે પાંચે પુરુષ તેમની પાસે આવ્યા અને હાથ જોડીને બોલ્યા। પાંચ પુરુષોએ કહ્યું, વિપ્રવર, અમને તમે કલ્યાણમય પુરુષોત્તમ લાગો છો, અમે દુઃખી જીવ છીએ, અમારું દુઃખ તમને જણાવવા ઈચ્છીએ છીએ। દ્વિજરાજ, તમે કૃપા કરીને અમારી દુઃખની વાત સાંભળો, ભાગ્યવશ જેમના પાપ પ્રગટ થઈ ગયા છે તેવા દિન દુઃખી પ્રાણીઓનો આધાર તમારા જેવા સંત મહાત્માઓ જ છે। સાધુ પુરુષ પોતાની દ્રષ્ટિ માત્રથી પીડિતોની પીડાને દૂર કરે છે। હવે તે પાંચમાંથી એક પુરુષે બધાનો પરિચય આપવાનો આરંભ કર્યો, હું પંચાલ દેશનો ક્ષત્રિય છું, મારું નામ નરવાહન છે, મેં રસ્તામાં બાણ દ્વારા એક બ્રાહ્મણની હત્યા કરી નાખી, મારાથી બ્રહ્મહત્યાનું પાપ થઈ ગયું છે, તેથી શિખા સૂત્ર અને તિલકથી રહિત થઈને આ પૃથ્વી પર ફરું છું અને બધાને કહેતો ફરું છું કે હું બ્રહ્મહત્યારો છું, મુજ બહુ મહાપાપી બ્રહ્મઘાતીને તમે કૃપાથી ભિક્ષા આપો। આ દશામાં પડીને મારું એક વર્ષ વીતી ગયું, હું પાપથી બળી રહ્યો છું, મારું ચિત્ત શોકથી વ્યાકુળ છે તથા આજે સામે દેખાય છે એમનું નામ ચંદ્ર શર્મા છે। એ જાતિ એ બ્રાહ્મણ છે, તેમણે મોહથી મલિન થઈને ગરુનો વધ કર્યો છે. મગધ એ મગધ દેશના નિવાસી છે, એમના સ્વજનોએ એમનો પરિત્યાગ કરી દીધો છે. એ પણ ફરતા ફરતા અહીં આવી પહોંચ્યા છે. એમને પણ ન શિખા છે ન સૂત્ર. બ્રાહ્મણનું કોઈ પણ ચિહ્ન તેમના શરીર પર રહ્યું નથી. એમના સિવાય આ જે ત્રીજી વ્યક્તિ છે એમનું નામ દેવ શર્મા છે સ્વામી, એ પણ ઘણા કષ્ટમાં છે, એ પણ બ્રાહ્મણ જ છે, પરંતુ મોહવશ વેશ્યાની આસક્તિમાં ફસાઈને શરાબી થઈ ગયા હતા. એમણે પણ પૂછવાથી પોતાની બધી વાત સાચે સાચી કહી દીધી છે. પોતાના પૂર્વના પાપાચારને યાદ કરીને એમના મનમાં બહુ સંતાપ થાય છે. એ સદા મનના તાપથી પીડિત રહે છે. એમને એમની સ્ત્રી બંધુ બાંધવ અને ગામના બધા લોકોએ ત્યાંથી કાઢી મૂક્યા છે. તેઓ પોતાના એ પાપની સાથે ભ્રમણ કરતા કરતા અહીં આવ્યા છે. આ જે ચોથા છે તે જાતિના વેશ્ય છે, એમનું નામ વિધુર છે. એ ગુરુપત્ની સાથે સમાગમ કરનારા છે. એમની માતા મિથિલામાં જઈને વેશ્યા થઈ ગઈ હતી. એમણે મોહવશ 3 મહિના સુધી તેનો ઉપભોગ કર્યો છે, પરંતુ જ્યારે વાસ્તવિક વાતની ખબર પડી ત્યારે બહુ દુઃખી થઈને પૃથ્વી પર વિચરતા રહીને એ પણ વહી અહીં આવી પહોંચ્યા છે. અમારામાંથી આ જે 5માં દેખાય છે તેઓ પણ વેશ્ય જ છે. એમનું નામ નંદ છે. એ પાપીઓનો સંસર્ગ કરનારા મહાપાપી છે. એમણે ધનની લાલચમાં આવીને ઘણી ચોરીઓ કરી છે. એમના પાતકોથી ત્રાસીને એમના સ્વજનોએ એમનો ત્યાગ કરી દીધો છે. ત્યારે તે સ્વયં પણ ખિન્ન થઈને અહીં આવી પહોંચ્યા છે. આ પ્રમાણે અમે 5 મહાપાપી એક સ્થાન પર ભેગા થઈ ગયા છીએ. અમે બધા જ દુઃખોથી ઘેરાયેલા છીએ અને એક તીર્થોમાં જઈ આવ્યા, પરંતુ અમારા ઘોર પાપ નિવૃત્ત થતા નથી. તમને તેજથી ઉદીપ્ત જોઈને અમારા લોકોનું મન પ્રસન્ન થઈ ગયું છે. તમારા જેવા સાધુ પુરુષના દર્શનથી અમારા પાતકોનો અંત થવાની અમને આશા છે. સ્વામી, કોઈ એવો ઉપાય બતાવો જેથી અમારા પાપોનો નાશ થઈ જાય. પ્રભુ, તમે વેદાર્થના જ્ઞાતા અને પરમ દયાળુ દેખાવ છો. તમારા દ્વારા અમારા ઉદ્ધારની આશા છે. મુનિ શર્માએ કહ્યું, તમે લોકોએ અજ્ઞાનવશ પાપ કર્યું, પરંતુ એના માટે તમારા હૃદયમાં અનુતાપ છે તથા તમે બધા જ સાચું બોલી રહ્યો છો. તેથી તમારા પર અનુગ્રહ કરવો એ મારું કર્તવ્ય છે. હું મારી ભુજા ઉપર ઉઠાવીને કહું છું, મારી સત્ય વાતો સાંભળો. પૂર્વકાળમાં જ્યારે મુનિઓનો એક સમુદાય એકત્રિત થયો હતો તે સમયે મેં મહર્ષિ અંગિરાના મુખેથી જે સાંભળ્યું હતું તે જ વેદ શાસ્ત્રોમાં જોયું. તે સૌને માટે વિશ્વાસ કરવા યોગ્ય છે. મારી આરાધનાથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ પણ પહેલા આવી વાત કહી હતી. તે આ પ્રમાણે છે, ભોજનથી વધીને બીજું કોઈ તૃપ્તિનું સાધન નથી, પિતાથી વધીને કોઈ ગુરુ નથી, બ્રાહ્મણોથી વધીને બીજું કોઈ પાત્ર નથી તથા ભગવાન વિષ્ણુથી વધીને બીજા કોઈ દેવતા નથી. ગંગાની તુલના થાય એવું કોઈ તીર્થ નથી, ગોદાન બરાબર કોઈ દાન નથી, ગાયત્રી સમાન જપ નથી, એકાદશી જેવું વ્રત નથી, ભાર્યા સદ્રશ મિત્ર નથી, દયા જેવો ધર્મ નથી તથા સ્વતંત્રતા જેવું સુખ નથી. ગૃહસ્થથી વધીને આશ્રમ અને સત્યથી વધીને સદાચાર નથી. એ જ પ્રમાણે સંતોષથી વધીને બીજું સુખ નથી તથા વૈશાખ માસ જેવો મહાન પાપોને નષ્ટ કરનાર બીજો કોઈ મહિનો નથી. વૈશાખ માસ ભગવાન મધુસૂદનને બહુ પ્રિય છે. ગંગા વગેરે તીર્થમાં જો વૈશાખ સ્નાનનો સુયોગ અતિ દુર્લભ છે. તે સમયે ગંગા યમુના તથા નર્મદાની પ્રાપ્તિ બહુ દુર્લભ હોય છે. જે શુદ્ધ હૃદયવાળી વ્યક્તિ ભગવાનના ભજનમાં તત્પર થઈને પૂરા વૈશાખ માસમાં પ્રાતઃ કાળે ગંગા સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી પુણ્યના સાર એવા વૈશાખ માસમાં તમે બધા મારી સાથે નર્મદા તટ પર ચાલો અને તેમાં ડૂબકી મારો. નર્મદાના જળનું મુનિ લોકો પણ સેવન કરે છે. તે સમસ્ત પાપોના ભયનો નાશ કરનારું. મુનિના પ્રમાણે કહેવાથી બધા પાપી તેમની સાથે અદ્ભુત પુણ્ય પ્રદાન કરનારા નર્મદાની પ્રશંસા કરતા રહીને તેના તટ પર ગયા. કિનારે પહોંચીને બ્રાહ્મણ શ્રેષ્ઠ મુનિ શર્માનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. તેમણે વેદોક્ત વિધિ અનુસાર નર્મદામાં પ્રાતઃ સ્નાન કર્યું. ઉપરોક્ત 5 પાપીઓએ પણ બ્રાહ્મણના કહેવાથી જેવી નર્મદામાં ડૂબકી મારી તેની સાથે જ તેમનો શરીરનો રંગ બદલાઈ ગયો। તેઓ તરત જ સુવર્ણ જેવા કાંતિમાન થઈ ગયા। પછી મુનિ શર્માએ બધાને પાપ પ્રશમન સ્તોત્ર સંભળાવ્યું। રાજન, હવે તમે પાપ પ્રશમન સ્તોત્ર સાંભળો। એનું ભક્તિપૂર્વક શ્રવણ કરીને પણ મનુષ્ય પાપ સમૂહોથી મુક્ત થઈ જાય છે। એના ચિંતન માત્રથી અનેક પાપી શુદ્ધ થઈ ચૂક્યા છે। આ સિવાય અનેક મનુષ્ય આ સ્તોત્રના સહારે અજ્ઞાન જનિત પાપથી મુક્ત થઈ ગયા છે। જ્યારે મનુષ્યનું ચિત્ત પરાય સ્ત્રી પરાયા ધન તથા જીવ હિંસા વગેરે તરફ જાય તો આ પ્રાયશ્ચિત રૂપી સ્તુતિનું શરણ લેવું જોઈએ। આ સ્તુતિ આ પ્રમાણે છે। વિષ્ણવે વિષ્ણવે નિત્યં વિષ્ણવે વિષ્ણવે નમઃ નમામી વિષ્ણુ ચિતસ્થમહં અહંકાર ગતમ હરિમ ચિતસ્થમીશમ વ્યક્તમનંતમ પરાજિતમ વિષ્ણુમી ઇયમેષાણામ નાદી નિધનમ હરિમ। સંપૂર્ણ વિશ્વમાં વ્યાપક ભગવાન શ્રી વિષ્ણુને વારંવાર પ્રણામ છે। હું મારા ચિત્તમાં બિરાજમાન વિષ્ણુને નમસ્કાર કરું છું। પોતાના અહંકારમાં વ્યાપ્ત શ્રી હરિને મસ્તક ઝુકાવું છું। શ્રી વિષ્ણુ ચિત્તમાં બિરાજમાન ઈશ્વર મન અને ઇન્દ્રિયોના શાસક અવ્યક્ત અનંત અપરાજિત સર્વ દ્વારા સ્તવન કરવા યોગ્ય તથા આદિ અંતથી રહિત છે। એવા શ્રી હરિને હું નિત્ય નિરંતર પ્રણામ કરું છું। વિષ્ણુ શ્વિતગતો યન્મે વિષ્ણુર્બુદ્ધિ ગતસ્વયત યો અહંકાર ગતો વિષ્ણુર્યો વિષ્ણુર્મયી સંસ્થિત કરોતિ કર્તુભૂતો અશો સ્થાવરસ્ય ચરસ્ય ચ તત પાપમ નાશમ આયાતિ તસ્મિન વિષ્ણવો વિચિંતિતે। જે વિષ્ણુ મારા ચિત્તમાં બિરાજમાન છે, જે વિષ્ણુ મારી બુદ્ધિમાં સ્થિત છે, જે વિષ્ણુ મારા અહંકારમાં વ્યાપ્ત છે તથા જે વિષ્ણુ સદા મારા સ્વરૂપમાં સ્થિત છે, તેવો જ કરતા થઈને બધું જ કરે છે। તે વિષ્ણુ ભગવાનનું ચિંતન કરવાથી ચરાચર પ્રાણીઓના બધા પાપ નષ્ટ થઈ જાય છે। ધ્યાતો હરતિહિ યહ પાપમ સ્વપ્ને દૃષ્ટસ્વ પાપી નામ તમ ઉપેન્દ્રમહં વિષ્ણુ નમામી પ્રણત પ્રિયમ। જેઓ ધ્યાન કરવા અને સ્વપ્નમાં દેખાઈ જવાથી પણ પાપીઓના પાપ હરી લે છે તથા ચરણોમાં પડેલા શરણાગત ભક્ત જેમને અતિ પ્રિય છે તે વામન રૂપધારી ભગવાન શ્રી વિષ્ણુને નમસ્કાર કરું છું। જગત્યસ્મિન નિરાલંબે યજમક્ષરમ વ્યયમ હસ્તાવલંબનમ સ્તોત્રમ વિષ્ણુ વંદે સનાતનમ। જે અજન્મા અક્ષર અને અવિનાશી છે તથા આ આધાર રહિત સંસારમાં હાથનો સહારો આપનારા છે, સ્તોત્રો દ્વારા જેમની સ્તુતિ કરવામાં આવે છે તે સનાતન શ્રી વિષ્ણુને હું પ્રણામ કરું છું। સર્વેશ્વરેશ ઈશ્વર વિભો પરમાત્મ અન્ન ધોક્ષજ ઋષિકેશ ઋષિકેશ ઋષિકેશ નમો અસ્તુ તે। હે સર્વેશ્વર, હે ઈશ્વર, હે વ્યાપક પરમાત્મન, હે અધોક્ષજ, હે ઇન્દ્રિયોનું શાસન કરવાવાળા અંતર્યામી ઋષિકેશ, તમને વારંવાર નમસ્કાર છે। નૃસિંહાન અનંત ગોવિંદ ભૂત ભાવન કેશવ કૃતમ દુષ્કૃતમ ધ્યાતમ શમયાશુ જનાર્દન। હે નૃસિંહ, હે અનંત, હે ગોવિંદ, હે ભૂતભાવન, હે કેશવ, હે જનાર્દન, મારા દુર્વચન દુષ્કર્મ અને દુશ્ચિંતનને શીઘ્ર દૂર કરી દો। યન્મયા ચિંતિતમ દૃષ્ટમ સ્વચિત વશવર્તિના આકર્ણ્ય મહાબાહો તચ્છમ નય કેશવ। હે મહાબાહો, મારી પ્રાર્થના સાંભળો। પોતાના ચિત્તને વશ થઈને મેં જે કાંઈ ખોટું ચિંતન કર્યું હોય તેને શાંત કરી દો। બ્રહ્મણ્ય દેવ ગોવિંદ પરમાર્થ પરાયણ જગન્નાથ જગદ્ધાત પાપમ શમય મે અચ્યુત। હે બ્રાહ્મણોનું હિત સાધવાવાળા દેવતા ગોવિંદ, પરમાર્થમાં તત્પર રહેનારા જગન્નાથ, જગતને ધારણ કરનારા અચ્યુત, મારા પાપોનો નાશ કરી દો। ય ચાપરાહન્ય સાયાહન્ય મધ્યાહન્ય ચ તથા નિશી કાયેન મનસા વાચા કૃતમ પાપમ જાનતા જાનતા ચ ઋષિકેશ પંડરી કાક્ષ માધવ નામ ત્રયો ઉચ્ચારણતઃ સર્વમ યાતુ મમ ક્ષયમ્। મેં પૂર્વાહ્ન સાયન્ન મધ્યાહ્ન તથા રાતના સમયે શરીર મન અને વાણી દ્વારા જાણીને અથવા અજાણતા જે કાંઈ પાપ કર્યું છે તે બધું ઋષિકેશ પુંડરી કાક્ષ અને માધવ આ ત્રણ નામોના ઉચ્ચારણથી નષ્ટ થઈ જાય. શારીરમ મે ઋષિકેશ પુંડરીકાક્ષ માનસમ પાપમ પ્રસમ માયાતુ વાકૃતમ મમ માધવ. હે ઋષિકેશ, તમારા નામોનું ઉચ્ચારણ કરવાથી મારા શારીરિક પાપ નષ્ટ થઈ જાય. હે પુંડરીકાક્ષ, તમારા સ્મરણ કરવાથી મારું માનસ પાપ શાંત થાય. તથા હે માધવ, તમારા નામ કીર્તનથી મારા વાણીના પાપ નાશ થઈ જાય. યદ ભુજાંગ નહ પીબંસ તિષ્ઠન સ્વપ્ન જાગ્રદ યદા સ્થિતઃ અકાર્ષમ પાપમર્થાથ કાયેન મનસા ગિરા મહદ અલ્પમ ચ યત પાપમ દુર્યોની નરકાવહમ તત્સર્વમ વિલયમ યાતુ વાસુદેવસ્ય કીર્તનાત. મારા ખાતા પીતા ઉભા રહેતા સૂતા જાગતા તથા બેસતી વખતે મન વાણી અને શરીરથી સ્વાર્થ કે ધનને માટે જે નિંદનીય યોનિઓ અને નરકોની પ્રાપ્તિ કરાવનારું મહાન કે થોડું પાપ મેં કર્યું છે તે બધું ભગવાન વાસુદેવના નામોચ્ચારણ કરવાથી નષ્ટ થઈ જાય. પરમમ બ્રહ્મ પરમમ ધામ પવિત્રમ પરમમ ચ યત અસ્મિન સંકીર્તતે વિષ્ણોર યત પાપમ તત પ્રણશ્યતુ. જેને પરબ્રહ્મ પરમ ધામ અને પરમ પવિત્ર કહીએ છીએ તે તત્વ ભગવાન વિષ્ણુ જ છે. એ શ્રી વિષ્ણુ ભગવાનનું કીર્તન કરવાથી મારા જે પાપ હોય તે નષ્ટ થઈ જાય. યત પ્રાપ્ય ન નિવર્તન્તે ગંધ સ્પર્શ વિવર્જિતમ શૂર યસ્ત પદમ વિષ્ણોસ્ત સર્વમ મે ભવત વલમ. જે ગંધ અને સ્પર્શથી રહિત છે જ્ઞાની પુરુષ જેને પ્રાપ્ત કરીને આ સંસારમાં પાછા આવતા નથી તે શ્રી વિષ્ણુનું જ પરમ પદ છે તે બધું મને પૂર્ણ રૂપે પ્રાપ્ત થઈ જાય. પાપ પ્રશમન્નમ સ્તોત્રમ યહ પઠે છુણું યાન નરહ શારીરે માર્ન સેવાર્ચા કૃતે હે પાપે હિ પ્રમુચ્યતે મુક્ત પાપ ગ્રહાદિભ્યો યાતિ વિષ્ણોર વિષ્ણોહ પરમ પદમ. તસ્માત સર્વ પ્રયત્નેન સ્તોત્રમ સર્વ સર્વાઘનાશનમ પ્રાયશ્ચિતમ ઘોઘાનામ પઠિતવ્યમ નરોત્તમેહિ. આપ પ્રશમન નામના સ્તોત્ર છે જે મનુષ્યને વાંચે કે સાંભળે છે તે શરીર મન અને વાણી દ્વારા કહેલા પાપોથી મુક્ત થઈ જાય છે. એટલું જ નહીં તે પાપગ્રહ વગેરેના ભયથી પણ મુક્ત થઈને વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. આ સ્તોત્ર બધા પાપોનું નાશક તથા પાપોનું પ્રાશ્ચિત છે તેથી શ્રેષ્ઠ મનુષ્ય પૂર્ણ પ્રયત્ન કરીને આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. રાજન, આ સ્તોત્રના શ્રવણ માત્રથી પૂર્વ જન્મ તથા જન્મના કરેલા પાપ પણ તત્કાળ નષ્ટ થઈ જાય છે. આ સ્તોત્ર પાપરૂપી વૃક્ષને માટે કોહાળી અને પાપમય ઈંધણને માટે દાવાનળ છે. પાપ સમૂહરૂપી અંધકારનો નાશ કરવા માટે આ સ્તોત્ર સૂર્ય સમાન છે. મેં સંપૂર્ણ જગત પર અનુગ્રહ કરવા માટે આ સ્તોત્રને તમારી સામે પ્રગટ કર્યું છે. એના પુણ્યમય મહાત્મયનું વર્ણન કરવામાં સ્વયં શ્રી હરિ પણ સમર્થ નથી. અધ્યાય 45મું સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.